સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિત યસ્યાસ્તિ વૈ મંગલ નેત્રે મંગલ દેચ દુર્વિલસિત દ્રોણાં પર મંગલમ વક્ર મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદ્ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી એમણે મોતીચંદ શેઠને બૈઢે પાલીમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરી દીધા. પાછા એ સંતની આધ્યાત્મિક સ્થિતિ બહુ ઊંચી હતી, એટલે જગતના જીવોની આદિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયને સમાવી શકતા. માત્ર વ્યવહાર કુશળતાથી જગતના જીવોના ત્રણેય તાપને સમાવી નથી શકાતા. એમની સાથે એમની આધ્યાત્મિકતા એ એટલી બધી ઊંચી હતી, એટલે સામેવાળા વ્યક્તિના આધ્યાત્મિક તાપ છે એ પણ શમી જતા. અમરેલી જિલ્લાના વાકિયા ગામની અંદર ઘણા બધા મુક્તાત્માઓ પ્રગટ થયા. વ્યાસ વૈજનાથજી મહારાજ હતા, ગુણાતીતાનંદ સ્વામીના અતિ કૃપાપાત્ર. બાલમુકુંદા સ્વામીના જીવન પ્રસંગોમાં વૈજનાથજી મહારાજના પ્રસંગો, એમનો ટચ બે ત્રણ જગ્યાએ જોવા મળે. એમને ત્યાં હરિકૃષ્ણ નામે દીકરા હતા, એ પણ ખૂબ સારા ભક્ત. દેવરાજ બાપા ઠુમ્મર થઈ ગયા, એમનો સત્સંગ કરી અને પોતે સત્સંગમાં ખૂબ બળિયા થયેલા. એ હરિકૃષ્ણભાઈને ત્યાં નરભેરામભાઈ કરીને દીકરા, એટલે આમ ત્રીજી પેઢીએ વૈજનાથ મહારાજની ત્રીજી પેઢીએ એમના દીકરાના દીકરા પૌત્રા. એ નરભેરામભાઈ છે એ ગોપીનાથ પુરાણી સ્વામીના નાનપણથી સાથે રહ્યા, અંતેવાસી રહ્યા અને ખૂબ એમની સેવા કરેલી સેવેલા. અને ગોપીનાથ પુરાણી સ્વામીએ પણ એમને ભણાવ્યા ગણાવ્યા, સંસ્કૃતમાં આગળ વધાર્યા, નોકરી ધંધે ચડાવી દીધા, એટલે સ્વામીએ પણ ખૂબ એમને સાચવેલા. પુરાણી સ્વામીએ પોતાની સાથે રાખી એમને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો. નરબેરામભાઈની નાની અવસ્થા, તો એ વખતે ગોપીનાથ પુરાણી સ્વામી એમને રસોઈ કરતાં શીખવે. હવે જે તે સમયે તો કંઈક બહાર ગયા હોઈએ તો શું ખાવું, વર્ણ અને આશ્રમનું બહુ જાજું હતું. એટલે બ્રાહ્મણના દીકરા હોય તો થોડી રસોઈ આવડવી જોઈએ, એટલે ગમે ત્યાં જાય તોય ભૂખ્યા ન રહીએ. એટલે સ્વામી એમને રસોઈ કરતા શીખવાડતા. દૂધમાં સુખડી કરી અને ડબરો ભરી આપે કે લ્યો નરભેરામભાઈ આ તમે જમજો રાખજો. કે આવી રીતે 3 વર્ષ સુધી સ્વામીએ નરભેરામભાઈને પોતાની સાથે રાખી સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો. અને ત્યાર પછી વિશેષ અભ્યાસ માટે સ્વામી એમને જૂનાગઢ ભણવા માટે મોકલ્યા. અને એ નરભેરામભાઈ સ્વામીની કૃપાથી એ વખતે એ જમાનામાં BA સુધી સંસ્કૃતમાં અભ્યાસ કર્યો એમણે. ત્યારે તો 7 ચોપડી ભણે ને એટલે ગ્રેજ્યુએટ હેડમાસ્ટર કહેવાતા, એમ શાળાના પ્રિન્સિપાલ થઈ જતા 7 ચોપડીએ. હસમુખભાઈ સાળંદ, ઓકે, 7 પછી સાળંદ આવતું. એવા અવસ્થાની અંદર એવા સમયમાં એ BA સુધી ભણેલા, એટલે તો ઘણું ભણ્યા કહેવાય. એ નરભેરામભાઈએ BAનો અભ્યાસ પૂરો કર્યો પછી સ્વામીએ ભલામણ કરી અને એમને નોકરીએ પણ લગાડી દીધા. એક તો સત્સંગી, બીજા બ્રાહ્મણ અને પવિત્ર બ્રાહ્મણ. ભગવાનનું એક લક્ષણ છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક. ભગવાન છે એ ગાય, સાધુ, બ્રાહ્મણ એ બધાનું રક્ષણ કરે છે. ગોપીનાથ પુરાણી સ્વામી એ ભગવાનને ધારણ કરનારા એવા સંત. એક અતિ પવિત્ર સદગ્રહસ્થ બ્રાહ્મણના દીકરાને મદદ કરી અને એમને આવી રીતે સપોર્ટ કર્યો, તેમના હૃદયની અંદર કેવી ભાવનાઓ હશે. એ નરભેરામભાઈ આપણા રાજકોટ ગુરુકુલના આદ્ય ટ્રસ્ટી ત્રિભુવનભાઈ વ્યાસ, એ બંને સસરા જમાઈ થતા, એટલે નરભેરામભાઈ છે એ સસરા થાય ત્રિભુવનભાઈના અને ત્રિભુવનભાઈ છે જમાઈ થાય. એમના બીજા દીકરી હતા એ કલેક્ટર વસંતભાઈ દવે હતા, એમને ત્યાં હતા, એટલે એમના 2 જમાઈ, એક ત્રિભુવનભાઈ અને બીજા કલેક્ટર વસંતભાઈ. નાનપણથી સ્વામીની સાથે, પુરાણી સ્વામીની સાથે ફરેલા અતિ આત્મબુદ્ધિ અને સ્વામીની સાથે ગામડે પણ જતા સેવામાં, સાથે ને સાથે જ નરભેરામભાઈ હોય એટલે નરભેરામભાઈને જ્યારે આમ પુરાણી સ્વામીની યાદ આવે ને ત્યારે આમ ગળું ભરાઈ જતું, ગદગદ થઈ જતા કે કેવા મોટા સંત, અમારી નાની અવસ્થાની અંદર અમને એમનો યોગ થયો. એક પ્રસંગ એમણે શાસ્ત્રીજી મહારાજને કહેલો, પુરાણી સ્વામીનો પ્રસંગ, કે પુરાણી સ્વામીની સાથે ફરતા વિચરણ કરતા ત્યારે કેવો પ્રસંગ બન્યો હતો. બાબરિયાવાડમાં પુરાણી સ્વામી વિચરણ કરતા હતા નરભેરામભાઈ સાથે. ગામનું નામ તો લખાયું નથી પણ એ ગામના ચોરાની બાજુમાં એક નાનકડું મંદિર, સંતોનો ઉતારો એ મંદિરમાં, રાત્રિનો સમય. હવે ગામડા ગામની અંદર તો રાત્રિ પડે એટલે બધું શાંત થઈ જાય, 8 વાગે ને ત્યાં તો બધા હોઈ ગયા હોય. અને પછી સીમમાં ચીબરા કે કંઈક બોલે ને તો એ ગામમાં સંભળાય એવી નિરવ શાંતિ હોય. રાત્રિના સમયે કથા વાર્તાના બધું પૂરું થયું, હરિભક્તો બધા પોતપોતાને ઘેરે ગયા, સંતો ધ્યાન ભજન કરતા આરામમાં ગયા. મધ્યરાત્રિ થઈ, અતિ શાંત વાતાવરણ છે અને મંદિરમાં ચોરાથી પછવાડે બાજુથી પાછળના ભાગથી કોઈ ગરીબ વિધવા બાઈ અને એમના નાના છોકરાઓ એ કકળતા હોય એવો અવાજ આવ્યો. કદાચ એમને કંઈ ખાવાનું મળ્યું નહીં હોય એટલે કકળતા હશે, રડતા હશે, ટળવળતા હતા ભૂખના. એ ગરીબ બાઈ બાળકોને સુવડાવવાની માથાકૂટ કરતી હશે, સુવડાવવા માટેના પ્રયાસ કરતી હશે, પણ ભૂખ્યા બાળકો એ સુવાનું નામ નહોતા લેતા. માં ખાવા દે, માં ખાવા દે એમ કરી અને બાળકો રડતા હતા. માં ખાવા દે એવા શબ્દો પણ સ્પષ્ટપણે સંભળાતા હતા. ગોપીનાથ પુરાણી સ્વામી એમની નીંદર ઉડી ગઈ. એમને એમ થયું કે આ મધરાતે કોણ આવું આક્રંદ ભર્યું રડે છે. હજી સ્વામી આટલો વિચાર કરે ને અત્યાર સુધી તો છોકરાના રડવાનો અવાજ સંભળાતો હતો, પણ આ છોકરા ભૂખથી ટળવળે એ માથી કેમ જોઈ શકાય. એટલે ગરીબ બાઈ છે એનાથી ધ્રુસકું મુકાઈ ગયું. એમનો અવાજ સંભળાણો. પુરાણી સ્વામીને મનમાં એમ થયું કે આ ભૂખ્યા છોકરાઓને શાંત રાખવા માટે બાઈ પાસે કંઈ નહીં હોય એટલે રડી પડ્યા. સ્વામી ઊભા થયા, પણ રસોડામાં તો રાત્રે બધું સાફ સફાઈ થઈ ગયું હોય, કંઈ હતું નહીં. નરભેરામભાઈ કહે કે સ્વામીએ મને જગાડ્યો અડધી રાતે, અને સ્વામીએ કહ્યું કે સ્વામી એમ કહેતા નભુ ટૂંકું નામ કે જો તો કોઈ દુખિયારી બાઈ રડે છે એનો અવાજ સંભળાય છે, એના છોકરાઓ રડે છે, અને માં ખાવા દે, માં ખાવા દે એવું બોલે છે. ગરીબ પરિવાર ભૂખ્યો લાગે છે, કંઈ ખાવાનું મળ્યું નથી લાગતું, આપણે એને કંઈક ખાવાનું આપવું જોઈએ. એટલે નરભેરામે કહ્યું કે સ્વામી કંઈ હોય તો લાવો, હું દયા હોય. સ્વામીએ કહ્યું કે ભંડારમાં તો કંઈ નથી, પણ તને મેં સુખડી બનાવી દીધી હતી, એ ડબરો પીડ્યો છે, સુખડી છે એમાં? હા સ્વામી સુખડી છે. તો કે ડબ્બો ભરી જે સુખડી છે ને એ આપણે આપી આવીએ એમને, કાલે હું તને બીજી બનાવી દઈશ. નરભેરામભાઈએ ડબ્બો લઈ આવ્યા, સુખડીનો ડબ્બો લઈ અને સ્વામી ફાનસ લઈને સાથે ચાલ્યા. મંદિરની જે ખડકી હતી, દરવાજો હતો, ત્યાં સુધી આવ્યા. સ્વામીએ ફાનસ તેજ કર્યું. ફાનસ છે નરભેરામભાઈના હાથમાં આપ્યું. સ્વામીએ ખડકી ખોલી દીધી અને કહ્યું કે જા હું અહીંયા ઊભો છું, કે તો આપી આવી. નરભેરામભાઈ એક હાથમાં ફાનસ ને બીજા હાથમાં સુખડીનો ડબરો લઈ અવાજની દિશામાં આગળ વધ્યા. ચોરાથી પાછળના ભાગમાં એ ગયા. ત્યાં રડતી બાઈ, વિધવા બાઈ એમને જઈને હાથમાં સુખડીનો ડબ્બો આપ્યો. એમણે કહ્યું કે બેન લ્યો આ સુખડીનો ડબ્બો, એ તમારા દીકરાઓ બધા ભૂખ્યા છે, તમે ભૂખ્યા છો, સંતોએ આ પ્રસાદી મોકલાવી છે. ભગવાનને યાદ કરી અને જમી અને શાંતિથી પાણી પીને સૂઈ જાઓ. ભાઈની આંખમાં આંસુ હતા, એ આંસુમાં વધારો થયો, પણ હવે જે આંસુ હતા ને એ અલગ હતા. ભાઈને એમ થયું કે અડધી રાતે મારા ભગવાને કોઈને મોકલા કરાવો. સુખડીનો પ્રસાદ મળ્યો, છોકરાઓ રાજી થયા, ભાઈ પણ રાજી થયા. સહજ એમના હૃદયમાંથી ઉદ્ગારો સરી પડ્યા કે ભાઈ તમે કોણ છો એની મને ખબર નથી, પણ મારી આંતડી તમે ઠારી એટલે તમારી આંતડી મારો ઠાકર ઠારશે. નરભેરામભાઈ એમને સુખડી આપી અને પાછા આવ્યા. સ્વામી અહીંયા ખડકીએ રાહ જોઈને ઊભા હતા. નરભેરામભાઈએ બધી વાત કરી કે આવી રીતે પરિવાર છે અને આવું થયું છે. પછી સ્વામી આરામ કરવા ગયા, નરભેરામભાઈ પણ આરામ કરવા ગયા. નરભેરામભાઈ કહે છે કે બીજે દિવસે પુરાણી સ્વામીએ નકોરડો ઉપવાસ કર્યો, કારણ કે મહારાજના ધર્મ નિયમ પ્રમાણે બહેનોના અવાજ સંભળાય અને એમનું જો શ્રવણ કરે કાન દઈને, તો મહારાજ કહે કે ઉપવાસ કરવો. અષ્ટાંગ બ્રહ્મચર્યની અંદર સ્ત્રીનો અવાજ પણ ન સાંભળવો. હવે સ્વામીએ જે સાંભળ્યો હતો એ તો બહુ કરુણામથી સાંભળ્યો હતો, અને સાંભળ્યો તો એ પણ એવી રીતે નહોતો સાંભળ્યો, પણ એમ છતાંય જેમ ભરતજીએ દયા કરી, કદાચ સ્વામીના મનમાં આવું કંઈક હશે. અને એ દયા બંધનરૂપ થઈ, એમ આપણને પણ કોઈના ઉપર કરેલી દયા છે એ બંધનરૂપ ન થઈ જાય. કેવા એ સજાગ સંત હશે કે એમને મદદ કરવાના ભાવથી એમના બે આક્રંદના શબ્દો સંભળાયા તો એમના અંતરમાં જાગતા વિવેકે એમને એવું કહ્યું હશે કે સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું છે કે ગમે તે મિશે સંભળાણું તો એમનું પ્રાયશ્ચિત કરી લો. મદદ કરવી એ કરુણામય હૃદયની એક ક્રિયા છે, એ સહજતાથી થઈ ગયું, અને સંતનો સહજ એવો સ્વભાવ હોય કે સામાન્ય જીવ ઉપર એમની કરુણા હોય. કે કેવું ભજન છે ને કે જનતા કરતા સંતને મેં એક ડગલું આગળ જોયા, કારણ કે જનતા છે એ ભૌતિક રીતે દીકરાઓને સુખી કરે છે, જ્યારે સંતની કરુણા છે તો એમને ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સુખી કરે છે. આ નરભેરામભાઈને ભૌતિક રૂપે સુખી કર્યા અને સત્સંગનો વારસો આપી અને આધ્યાત્મિક રીતે પણ સુખી કર્યા. પણ એ સંતના હૃદયની અંદર જે કરુણા છે એ કરુણાનો અર્થ એવો નથી કે એ કરુણાના આધારે એમને ક્યાંક બંધન થઈ જાય. ભરતજીએ પણ કરુણા કરી હતી, દયા કરી હતી, પણ એ દયાના આધારે એમને મૃગલાનું ચિંતવન થયું, મૃગલાની અંદર હેત થયું. અને ઇતિહાસ આપણે જાણીએ છીએ કે એમને મુક્તિ માટે બીજા બે જન્મ લેવા પડ્યા. પુરાણી સ્વામીએ બીજે દિવસે નકોરડો ઉપવાસ કર્યો. અને નરભેરામભાઈને આ સ્વામીનો પ્રસંગ, સ્વામીની આવી ધર્મનિષ્ઠા, સ્વામીનું આવું અધ્યાત્મનું પાસું, એ એમના જીવનમાં એક જીવી અને સ્વામી જે જીવાય એમની પ્રેરણા એમને મળી ગઈ અને કાયમ એમના હૃદયમાં કંડારાઈ ગઈ. સ્વામીએ ઘણી જગ્યાએ આવી રીતે દિન દુખિયાઓને સેવા કરી અને રાજી કર્યા. વિક્રમ સંવત 1956માં 56મો દુકાળ હતો અને એ વખતે ગામડે ગામડે ક્યાંય અનાજ મળે ન મળે ત્યારે જૂનાગઢ મંદિરની અંદર બાલમુકુંદાસ સ્વામીએ દુકાળગ્રસ્ત જેમને પણ અનાજ ખૂટી ગયું હોય, બીજો ત્રીજા પ્રશ્નો હોય, તો એમના માટે જમવા માટે રસોડું ખોલાવ્યું હતું. અને એ વખતે ગોપીનાથ પુરાણી સ્વામીએ ખડે પગે રહી અને રસોડામાં સેવા કરી હતી, ભૂખ્યાઓને ભોજન કરાવવું વગેરે, રાત્રિ દિવસ જોયા વિના. હવે 56મો દુકાળ હોય, ગરીબ પ્રજા હોય, જે તે સમયે એટલું બધું સાધનની વ્યવસ્થાઓ ને એ બધું ન હોય, એટલે સહજ માણસો છે એ બધા વિશેષ આવવાના હોય, પણ કોઈને જોયા વગર, નાત જાત ભાત કંઈ જોયા વગર એ બાલમુકુંદા સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી, નાણદાસ સ્વામી, બધા સંતો હશે સાથે, એ 56મા દુકાળની અંદર દરરોજ રસોડું કરીને જમાડવું, એકાદી બે વખત હોય તો હજી સમજી શકાય, સંતો રાંધતા ત્યારે તો બાજરાના રોટલા અને અડદની દાળ આપે, સંતો જ રાંધે અને સંતો જ જમાડે એમને. એ નરબેરામભાઈ બીજા પ્રસંગો સ્વામીના કહેતા કે અમે નાના હતા ને સ્વામી ગામડે આવે, નરબેરામભાઈ વાક્યા ના સ્વામી વાક્યા પધાર્યા હોય, સ્વામી વાક્યા ના હતા એટલે આમ અંદર ગામમાં ન જતા હોય અને જતા હોય, સત્સંગ કરાવી નીકળી જતા હોય એમ. પણ સ્વામી જ્યારે ગામડામાં વિચરણ કરવા માટે આવે તો નરબેરામભાઈ સાથે હોય અને ઠાકોર જાગ્યા પછી નદીએ સ્નાન કરવા માટે જાય. અને સ્નાન કર્યા પછી સંતો છે એ આજુબાજુના નદીના તટપટ ઉપર એવું શાંત એકાંત સ્થળ હોય તો ત્યાં બેસી અને મનસી પૂજા કરે. એમાં ગોપીનાથ પુરાણી સ્વામી મનસી પૂજા કરતા હોય સાથે સાથે સ્વામી ધ્યાન પણ કરે, કારણ કે બપોર પછી સેજે બધા વાડીઓમાં હોય એટલે કોઈ મંદિરે આવવાનું ન હોય, રાત્રે બધા ભક્તો સંધ્યા આરતી થાય ત્યારે આવવાના હોય, તો સંતો ધ્યાન પણ કરે, નદીનો પ્રવાહ વહેતો હોય, આજુબાજુમાં ઘટાદાર વૃક્ષો હોય, શાંત વાતાવરણ હોય અને આમ એક એક જાડવે સંતો બેસી ગયા હોય ધ્યાન મનસી પૂજા કરવા માટે. નરબેરામભાઈ કે એ દ્રશ્ય આમ હજી ભૂલાતું નથી, એવું આમ દિવ્ય આનંદ આવે. એમાં ગોપીનાથ પુરાણી સ્વામી ધ્યાન કરતા હોય, મહારાજને આમ સાક્ષાત યાદ કરતા હોય ત્યારે એમના મુખ ઉપર આખી અલગ પ્રતિભા હોય અને એમનું દર્શન કરવાનું એવું સુખ આવે, એ દર્શન એમને યાદ રહી ગયું. એ કેવા પ્રગટ ભાવથી સ્વામી આપણે લક્ષ્મીચંદ શેઠના પ્રસંગો અને નંદસંતોના પ્રસંગો આગળ સાંભળ્યા, તો એવા પ્રગટ ભાવથી એ સંતો માનસી પૂજા અને ધ્યાન કરતા હતા, એવા જ પ્રગટ ભાવથી ગોપીનાથ પુરાણી સ્વામી, જોકે એમને ભગવાનને કંઈ છેટું નહોતું, ભગવાન એમને વશ હતા અને એટલે જ વશ હતા કે ભગવાનની સાથે એવી રીતે જોડાયેલા હતા. પણ નરબેરામભાઈ માટે કાયમની યાદી રહી ગઈ, સ્વામી ધ્યાન કરવા બેઠા હોય અને સ્વામીનો જે ભાવ, સ્વામીનો જે પ્રગટ ભાવ હોય એ મુખ ઉપર દેખાઈ આવતો હોય, અને એમના આધારે સ્વામીનું એ દર્શન એમને કાયમ માટે યાદ રહી ગયું. એક ત્રીજો પ્રસંગ છે, સ્વા સ્વામી છે એ ચાળિયા પધારેલા અને ત્યાં મંદિરનું કામ ચાલતું હતું. આપણે આગળ પણ વાત કરી હતી. અને એમાં લાકડા વેરવાનું કામ ચાલતું હતું. અને એ વખતે નરભેરામભાઈ છે એ ભણતા હતા, કોલેજમાં અભ્યાસ કરતા હતા. એમને વેકેશન પડ્યું અને વેકેશનમાં અહીંયા વાંકિયા ઘેરે આવ્યા. સમાચાર મળ્યા કે ગોપીનાથ પુરાણી સ્વામી ચાળિયા છે અને ત્યાં મંદિરનું કામ ચાલે છે, ત્યાં સ્વામી છે. એટલે નરભેરામભાઈ છે વાંકિયાથી ચાળિયા આવ્યા. અહીંયા સુતારી કામ ચાલતું હતું, લાકડા વેરાતા હતા. એક બાજુ સ્વામી બેઠા હતા અને સામેની બાજુ વેરણિયા બેઠા હતા અને વચ્ચે લાકડું અને કરવત છે એ ચલાવતા હતા. અને બીજા બધાએ બીજી બાજુ લાકડા વેરતા હતા. એટલે લાકડા વેરવાનું કામ ચાલે એટલે સેજે થોડી એની રજોટી હોય એ બધી ઉડતી હોય, સવારથી બપોર સુધીને, વળી પાછું બપોરે ઠાકોર જમાડીને પછી કલાક પછી વળી પાછું ચાલુ થાય તો સાંજ સુધી ચાલતું હોય. આ સેવામાં સ્વામી પણ બેસી ગયા હતા, ગોપીનાથ પુરાણી સ્વામી. સ્વામી પણ કરવતથી આમ વેરવતા હતા, એક બાજુ વેરણીઓ ને આ બાજુ સ્વામી બેઠા હતા. બે પગ આમ આપણે લખ્યું નથી પણ એવું અનુસંધાન કરીએ કે સામે જે લાકડું હશે એ લાકડાને આમ પગ ટેકાવ્યા હશે સ્વામીએ, અને બોલી બાજુથી વેરણીયાએ ટેકાવ્યા હશે, અને પછી આમ સ્વામી કરવત ખેંચતા હશે. અને લાકડાની રજોટીથી સ્વામી આખા આમ ભરાઈ ગયા હતા. નરભેરામભાઈ કહે કે એ વખતે હું ચાડિયા આવ્યો અને સ્વામીના દૂરથી દર્શન કર્યા, દંડવટ કર્યા, અને સ્વામી મારી સામે જોયું અને સ્વામીએ પૂછ્યું કે એલા નભૂ તો આવી ગયો? એટલે મેં કહ્યું હા સ્વામી, વેકેશન પડ્યું એટલે ઘેરે આવ્યો હતો, ત્યાં સમાચાર મળ્યા કે તમે અહીંયા છો એટલે તમારા દર્શન કરવા માટે આવ્યો. પગે લાગી અને નરભેરામભાઈએ સ્વામીને કહ્યું કે લાવો સ્વામી, તમારી બદલે હું વેરું કે તમે રહેવા દો. આપણે કેમ અહીંયા કંઈક સંતો વાળતા ચોળતા હોય તો સેજે સાવરણી હાથમાંથી લઈ લઈએ. લાવો સ્વામી હું વેરું, તમે રહેવા દો એમ. એટલે સ્વામી હસ્યા અને સ્વામી બોલ્યા, સ્વામી કે તું બ્રાહ્મણનો દીકરો, કોઈ દિવસ લાકડા વેર્યા ન હોય, કરવત ચલાવી તારું કામ નહીં, તારું કામ તો કલમ ચલાવવી એ છે, કે નહીં ફાવે હો તને. પણ નરભેરામભાઈના મનમાં એવું કે સ્વામી થોડો વિસામોલ્ય, કારણ કે સવારના સ્વામી કરતા હશે એવું લાગે, દર્શન જો દર્શન થયા એના ઉપરથી એમ. એટલે આગ્રહ કરીને નાના સામે લાવો હું જ, ન આવડે તો શીખીશ કે, પણ તમે મને આપો કે. એટલે સ્વામી એમને આપ્યું અને પછી એમણે કરવત ચલાવવાની ચાલુ કરી. હવે કરવત પાસે એમ ત્રાહી ભાંગી થઈ જાય, ફગવા માંડી. સ્વામી હસ્યા. એટલામાં કોઈ હરિભગત આવ્યા અને સ્વામીએ એમને કહ્યું કે આ બ્રાહ્મણનો દીકરો છે, એમનાથી કરવત નહીં ચાલે, તમે હાથમાં લઈ લ્યો અને એમને છૂટો કરો. અને એ હરિભગત છે, એમણે કરવત ચલાવી. હવે કરવત તો થોડીક વાર ચલાવી એમણે, પણ સ્વામી જે સવારથી કરવત ચલાવતા હતા એ જોઈ અને એના મનમાં એવું થયું કેવડા મોટા સંત છે અને કેવી સેવા કરે છે. સ્વામિનારાયણ ભગવાનની આ કેવી દેન છે કે બ્રહ્મ સ્થિતિને પામેલા બ્રહ્મનિષ્ઠ સંત એ પણ નાનામાં નાની સેવા કરે છે. એમને મન એવું નથી કે મારે થોડું અહીંયા ધૂળમાં બેસી અને મારે કરવત ચલાવાય. સદગુરુ હતા. સભામાં બેસે તો ગાદી તકિયો પડે. હો, અને ધૂળમાં બેસી ભગવાનના મંદિરના કામકાજ માટે, ભગવાનની સેવા માટે, સત્સંગની સેવા માટે એ લાકડા વેરે. આવું સ્વામિનારાયણ ભગવાનને ત્યાં જ જોવા મળ્યો, નહીતર સહેજે થોડુંક એમ બે પાંચ માણસો. શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા ને કે બે પાંચ માણસો માનવા માંડે એટલે એક વા ચાલે, એને આગળ ગંડ લખેલું હોય કે ગંડવા ચાલે, હોવ તો હોવ એવું થઈ જાય. સદગુરુ તો આજે હોય પણ ગાદી તકિયો હાથે હારે લઈને ફરવું પડતું હોય, કે જ્યાં જાય ત્યાં ગાદી તકિયો પોતે જ રાખી દે ને પછી પોતે જ બેસી જાય. અને ક્યાં ગોપીનાથ પુરાણી સ્વામી, સદગુરુ તો એ પણ હતા. એ સદગુરુ હતા, એ જીવનથી સદગુરુ હતા, કે પોતે વર્તતા હતા અને એમાંથી બીજાને વર્તવાની પ્રેરણા મળતી હતી. અને અત્યારે સદગુરુ હોય તો એમાં એટલો ફરક. આપણે ભાગ્યશાળી છીએ કે એવા સંત આપણા ગુરુ પરંપરામાં છે. એવી અક્ષુણ પરંપરા, ગોપીનાથ પુરાણી સ્વામી, બાલમુકુંદાસ સ્વામી, અને આમ જોવા જઈએ ને તો એક બાજુ કેવડા મોટા વિદ્વાન, સંપ્રદાયને ગૌરવ અપાયું. જ્યારે સંપ્રદાયમાં શાસ્ત્રાર્થ થયો એ પ્રસંગ આપણે આગળ સાંભળ્યો, એ આજ ચાળિયા મંદિરના પ્રસંગમાં જ તે. આખા સંપ્રદાયે એમનું સન્માન કર્યું હશે એ વખતે, પણ એમ છતાં એમાંથી અહંભાવ નહીં. અને એ અહીંયા આવી અને ચાળિયા મંદિરમાં આવીને ધૂળમાં બેસી અને લાકડા વેરે. એમણે કાંઈક એવું નક્કી કરી રાખ્યું હશે ત્યારે એમને આવું રહેતું હશે. આમાંથી પ્રેરણા લેવા જેવું એ છે, લાકડા વેરવા બેસી જવું એ પણ કદાચ એક સામાન્ય ઘટના લાગે. કાશીની અંદર શાસ્ત્રાર્થ જીતવો એક અસામાન્ય ઘટના લાગે, પણ અસામાન્ય ઘટના ને સામાન્ય ઘટનાની વચ્ચે જે બેલેન્સ રાખવું, તો એના માટે કંઈક અંદરથી નક્કી કરી રાખ્યું હોય ત્યારે એ રહી શકે. નહીતર એક વખત જીવનની અંદર થોડીક અસામાન્ય ઘટના ઘટે અને પછી એ જીવનને સામાન્ય રીતે ચલાવવું એ તો ઘણું કઠણ. હો, પછી એવું કહેવાય ને કે સ્ટેટસ થઈ જાય એક. અત્યારે તો સ્ટેટસનો જમાનો છે કે હવે તમારું સ્ટેટસ આ છે એટલે તમારે આમ જ બોલાય, કે હવે તમારું સ્ટેટસ છે એટલે તમારે આમ જ રહેવાય. ભક્તો એમ કે હો કે સ્વામી તમે કથા કરો છો એટલે હવે તમારે વળાય નહીં, કે લ્યો એમ કરીને ઓલા બિચારા વાળતા હોય એમને પાછા પાડે એમ ના. એટલે એવો અર્થ નથી કે આપણે એમના હાથમાંથી ન લઈ લેવી, જેમ નરભેરામભાઈએ કરવત લઈ લીધી એવી રીતે લેવી જોઈએ, એ આપણો ભાવ છે. પણ બધી બાજુ આપણે સમજવું, આપણે મોટા ભગત હોઈએ અને સેજે નાના બીજા કોઈ ભગવાનના ભગત હોઈએ આવ્યા હોય, ઉંમરમાં આપણે મોટા હોઈએ અને કોઈ નાના ભગવાન ભગત હોય કે લાવો લાવો હું કરી નાખું એમ, તો સહજ આપણે આપી દઈએ કે આ લોકો આવી ગયા ને કરી નાખશે, કે આપણે બીજું કરીએ. બીજું કરવાના હોય તો વાંધો નહીં, પણ નહીંતર એમ નાના મોટાના ભાવથી આપણે આપી દઈએ તો એ થોડી કચાશ કહેવાય ને ખોટ કહેવાય. હમણાં લોકડાઉનની અંદર સંતો અહીંયા વાળતા હતા. તો વડીલ સંતો હોય શ્રી વલ્લભ સ્વામીને એ વાળતા હોય, પાસે જઈને કંઈ લાવો સામે અમને આપી દો, તો કે તમે ઓલા આપણે બીજી લઈ લ્યો, કે તમારે વાળવું છે તો બીજી હાવરણી કે હાવરણ લઈ લ્યો, એટલે વાળવા માંડો કે એટલે જલ્દી પૂરું થાય. જલ્દી આપી ન દે સેવાનો એક ભાવ છે. સ્વામિનારાયણ ભગવાનને સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અહીંયા પણ સેવા કરવાની છે અને અક્ષરધામમાં જઈને પણ પરમાત્માની સેવા કરવાની છે. એવો કંઈક ભાવ હૃદયની અંદર નક્કી કરી રાખ્યો હશે ત્યારે એમનાથી થતું હશે. બીજું એક છે કે શરીરથી સેવા કરવી એ એટલી જ જરૂરી છે, કારણ કે કારણ શરીર તો આપણે બધાએ ટાળવું છે. અહમ ભાવ છે તો બધાએ ટાળવો છે. એટલે જ્યાં સુધી એવી સેવા કરીએ ત્યાં સુધી વાળવું ચળવું નાની મોટી બીજી ત્રીજી, તો એ બધી સેવાઓમાં આપણા હાથમાંથી કોઈ લઈ લે તો એટલો જ આપણને લોસ છે. એવું ભલે આપણે લોક દ્રષ્ટિએ જે પણ સ્ટેટસ કહેતા હોય એ બધા સ્ટેટસ કોઈ કામ લાગતા નથી, કારણ શરીર ટાળવા માટે સેવા જ કામ લાગે છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ને, ઉકા ખાચરની પેઠે સેવા કર્યાનું અંગ પડ્યું હોય તેમને ગમે તેવી મલિન વાસના હોય તો ટળી જાય છે. ત્યાં ન્યૂજર્સીની અંદર જયભાઈ ધડુક છે, સંતો ઓળખે એમને, મિલિયનર છે. આપણા હરિભક્તોના ગ્રુપની અંદર સહેજે મેસેજ મૂક્યો હોય કે આજે સાંજે ફલાણી સેવા છે, તો જે ભક્તોને અનુકૂળતા હોય તો આવજો. વીકેન્ડમાં જ હોય આવું બધું, વીકડેઝમાં તો કોઈને ટાઈમ ન હોય. તો એ વીકેન્ડમાં પણ એ સેવા કરવા આવી જાય. શારીરિક સેવા હોય, શારીરિક શ્રમ હોય, પોતે મિલિયનર છે એટલે સાંજે સંતો પાસે પછી બેઠા હોય, કથા વાર્તા પૂરી થાય, સભા પૂરી થાય પછી, એટલે સહેજે સંતો એવું કહ્યું કે જય ભાઈ તમારે કાંઈ આવી સેવા હોય ને એમાં તમારે ન આવવું હોય એમ. એટલે મને બહુ સરસ કીધું કે સ્વામી મારે કારણ શરીર નહીં ટાળવાનું, અને હું સેવા કરીશ તો મારું કારણ શરીર ટળશે. એટલે સંતોએ કહ્યું કે તમે ફાઇનાન્શિયલી સેવા કરો જ છો ને, ખૂબ મોટી સેવા છે તમારી. તો કે એ તો મહારાજે આપ્યું છે ને કરીએ છીએ, એ તો થાય જ છે, પણ જ્યાં સુધી શરીરનો કારસો ન આવે ત્યાં સુધી શરીરથી નોખું કેમ પડાશે. એટલે એ સેવા કરે છે તો એ કેવા ભાવથી કરે છે. ગોપીનાથ પુરાણી સ્વામી આ બધા સંતો એમના જીવન છે એ આપણને આવું શીખવાડે છે કે સેવા કરવાને વિશે માત્ર કામ પૂરું થઈ જાય, સેવા પૂરી થઈ જાય એટલો જ ભાવ ન રાખવો, પણ એમની સાથે ભાવ આ પણ રાખવો. એટલે સેવા છે એ સહજ થઈ જશે, અને એ સેવા ગમે એવું સ્ટેટસ બહારનું હશે ને તો એ સેવા કરતા આપણને રોકશે નહીં. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા સમર્થ સંત એમના જીવનમાંથી અમને વિશેષ પ્રેરણાઓ મળે. અપપ્રસંગોની અંદર અમે એવી ને એવી જ સેવા કરી શકીએ કે જેવી એમણે પોતાના જીવનની અંદર કરી છે, એવી સેવા એ સદાય અંગ બની રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.